श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 17। पुष्कर महात्मय अगस्त्याश्रम तथा महर्षि अगस्त्यना महिमानु वर्णन। भीष्मजीए कह्यु, हे ब्राह्मण, हवे तमे मने बतावानी कृपा करो कि वेद वेता ब्राह्मणों त्रणे पुष्करोनी यात्रा कई रीते करे छे तथा ते करवाथी मनुष्य ने शो लाभ थाय छे। પુલત્સ્યજીએ એ કહ્યું, હે રાજન, હવે એકાગ્રચિત થઈને તીર્થ સેવનના મહાન ફળનું શ્રવણ કરો, જેના હાથ પગ અને મન સંયમમાં રહે છે તથા જે વિદ્વાન તપસ્વી અને કીર્તિમાન હોય છે તેને જ તીર્થ સેવનનું ફળ મળે છે, જે પ્રતિગ્રહથી દાન લેવાથી દૂર રહે છે, કોઈનું આપેલું દાન લેતો નથી, પ્રારબ્ધવશ જે કંઈ મળી જાય તેનાથી સંતુષ્ટ રહે છે તથા જેનો અહંકાર નિવૃત્ત થઈ ગયો છે તેવા મનુષ્યને જ તીર્થ સેવનનું પૂરું ફળ મળે છે। હે રાજેન્દ્ર, જે સ્વાભાવિક જ ક્રોધહીન, સત્યવાદી, દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનાર તથા પ્રાણી માત્રમાં આત્મભાવ રાખનારો છે તેને તીર્થ સેવનનું ફળ પ્રાપ્ત થાય છે। યસ્ય હસ્તૌ ચ પાદૌ ચ મનસૈવ મનશ્ચૈવ સંસંયતમ વિદ્યા તપસ્વ કીર્તિષ્વ ચ તીર્થ ફલમ અશુન્તે અશુનતે પ્રતિગ્રહાદુપાવૃતઃ સંતુષ્ટો યેન કેનચિત અહંકાર નિવૃત્તસ્વ સ તીર્થ ફલમંસુન્તે અક્રોધનસ્વ રાજેન્દ્ર સત્યશીલો દૃઢવ્રતઃ આત્મઓપમશ્રવ ભૂતેષુ સ તીર્થ ફલમ અનુષ્તે। અધ્યાય 19, શ્લોક 8-10। આ ઋષિઓને પરમ ગુપ્ત સિદ્ધાંત આ ઋષિઓનો પરમ ગુપ્ત સિદ્ધાંત છે। હે રાજન, પુષ્કર તીર્થ કરોડો ઋષિઓમાંથી ભરચક છે। તેની લંબાઈ 2.5 યોજન એટલે 10 કોષ અને પહોળાઈ 2.5 યોજન એટલે 2 કોષ છે। આ જ તે તીર્થનું પરિમાણ છે। ત્યાં જવા માત્રથી મનુષ્યને રાજસ્વી અને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જે અત્યંત પવિત્ર સરસ્વતી નદીએ જ્યેષ્ઠ પુષ્કરમાં પ્રવેશ કર્યો છે ત્યાં ચૈત્ર સુદ ચતુર્દશીએ બ્રહ્મા વગેરે દેવતાઓ ઋષિઓ સિદ્ધો અને ચારણોનું આગમન થાય છે। તેથી ઉક્ત તિથિએ દેવતાઓ અને પિતરોના પૂજનમાં પ્રવૃત્ત થઈને મનુષ્ય ત્યાં સ્નાન કરવું જોઈએ। એનાથી તે અભયપદને પ્રાપ્ત થાય છે અને પોતાના કુળનો પણ ઉદ્ધાર કરે છે। ત્યાં દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરીને મનુષ્ય વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે। જ્યેષ્ઠ પુષ્કરમાં સ્નાન કરવાથી તેનું સ્વરૂપ ચંદ્રમા જેવું નિર્મળ થઈ જાય છે તથા તે બ્રહ્મલોક તથા ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે। મનુષ્ય લોકમાં દેવાધિદેવી બ્રહ્માજીનું આ પુષ્કર નામે પ્રસિદ્ધ તીર્થ ત્રિભુવનમાં પ્રસિદ્ધ છે। એ મોટા મોટા પાતકોનો નાશ કરનારું છે। પુષ્કરમાં ત્રણેય સંધ્યાઓના સમયે પ્રાતઃકાળ, મધ્યાહ્ન અને સાયંકાળમાં 10,000 કરોડ તીર્થ ઉપસ્થિત થાય છે તથા આદિત્ય, વસુ, રુદ્ર, સાધ્ય, મરુદગણ, ગંધર્વો અને અપ્સરાઓનું પણ દરરોજ આગમન થાય છે। ત્યાં તપસ્યા કરીને કેટલાય દેવતા, દૈત્ય અને મહર્ષિઓ દિવ્ય યોગથી સંપન્ન તથા મહાન પુણ્યશાળી થઈ ગયા છે। જે મનથી પણ પુષ્કર તીર્થના સેવનની ઈચ્છા કરે છે તે મનુષ્યના બધા પાપ નષ્ટ થઈ જાય છે। હે મહારાજ, તે તીર્થમાં દેવતાઓ અને દાનવો દ્વારા સન્માનિત ભગવાન બ્રહ્માજી સદા પ્રસન્નતાપૂર્વક નિવાસ કરે છે। તે દેવતાઓ અને ઋષિઓએ મહાન પુણ્યથી યુક્ત થઈને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। જે મનુષ્ય દેવતાઓ અને પિતરોના પૂજનમાં તત્પર થઈને ત્યાં સ્નાન કરે છે તેના પુણ્યને મનીષી પુરુષો અશ્વમેઘ યજ્ઞ કરતા 10 ગણો અધિક માને છે। પુષ્કરણીઓમાં જઈને જે એક બ્રાહ્મણને પણ ભોજન કરાવે છે તેના તે કર્મથી 1 કરોડ બ્રાહ્મણોને પૂર્ણ તૃપ્તિપૂર્વક ભોજન કરાવવાનું ફળ મળે છે તથા તે પુણ્ય કર્મના પ્રભાવથી તે આલોક અને પરલોકમાં પણ આનંદ મનાવે છે। અન્ન ન હોય તો શાક, મૂળ અથવા ફળ જેનાથી તે પોતે જીવન નિર્વાહ કરતો હોય તે જ દોષ દ્રષ્ટિનો પરિત્યાગ કરીને શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણને અર્પણ કરે તેના દાનથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શુદ્ર બધા જ આ તીર્થમાં સ્નાન, દાન વગેરે પુણ્યના અધિકારી છે। બ્રહ્માજીનું પુષ્કર નામનું સરોવર પરમ પવિત્ર તીર્થ છે, તે વાન પ્રસ્થિઓ સિદ્ધો અને મુનિઓને પણ પુણ્યપ્રદ છે। પરમ પાવન સરસ્વતી નદી પુષ્કરથી જ મહાસાગર તરફ ગઈ છે, ત્યાં મહાયોગી આદિદેવી મધુસૂદન સદા નિવાસ કરે છે, તેઓ આદિ વરાહના નામે વિખ્યાત છે તથા સંપૂર્ણ દેવતા તેમની પૂજા કરે છે। ખાસ કરીને કાર્તકની પૂર્ણિમાએ જે પુષ્કર તીર્થની યાત્રા કરે છે તે અક્ષય ફળનો ભાગી થાય છે એવું મેં સાંભળ્યું છે। હે કૃનંદન, જે સાયંકાળે અને સવારે હાથ જોડીને ત્રણેય પુષ્કરોનું સ્મરણ કરે છે તેને સર્વ તીર્થોમાં આચમન કરવાનું ફળ મળે છે। સ્ત્રી હોય કે પુરુષ, પુષ્કરમાં સ્નાન કરવા માત્રથી તેમના જન્મભરનું તમામ પાપ નષ્ટ થઈ જાય છે। જે બધા દેવતાઓમાં બ્રહ્માજી શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે બધા તીર્થોમાં પુષ્કર જ આદિ તીર્થ મનાય છે। જે પુષ્કરમાં સંયમ અને પવિત્રતા સાથે 10 વર્ષ સુધી નિવાસ કરે છે તે સંપૂર્ણ યજ્ઞોના ફળ પ્રાપ્ત કરી લે છે અને તે અંતમાં બ્રહ્મલોકમાં જાય છે। જે પૂરા 100 વર્ષ સુધી અગ્નિહોત્ર કરે છે અને કાર્તિકની એક જ પૂર્ણિમાએ પુષ્કરમાં નિવાસ કરે છે એ બેઉનું ફળ સમાન છે। પુષ્કરમાં નિવાસ દુર્લભ છે, પુષ્કરમાં તપસ્યાનો સુયોગ મળવો કઠિન છે, પુષ્કરમાં દાન આપવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થવું મુશ્કેલ છે તથા ત્યાંની યાત્રાનો સુયોગ પણ દુર્લભ છે। પુષ્કરે દુષ્કરો વાસઃ, પુષ્કરે દુષ્કરમ તપઃ, પુષ્કરે દુષ્કરમ દાનમ, ગંતુમ ચૈવ સુદુષ્કરમ। અધ્યાય 19:45-46 શ્લોક। વેદવેતા બ્રાહ્મણ જ્યેષ્ઠ પુષ્કરમાં જઈને સ્નાન કરવાથી મોક્ષને પ્રાપ્ત થાય છે અને ત્યાં શ્રાદ્ધ કરીને તે પિતૃઓને પણ તારી દે છે। જે બ્રાહ્મણ ત્યાં જઈને નામ માત્ર માટે પણ સંધ્યોપાસના કરે છે તેને 12 વર્ષ સુધી સંધ્યોપાસના કરવાનું ફળ મળે છે। પૂર્વકાળમાં બ્રહ્માજીએ સ્વયં જ આ વાત કહી હતી, જે એકલો જ કદી પુષ્કર તીર્થમાં ચાલ્યો જાય તેણે જારીમાં પુષ્કરનું જળ લઈને ક્રમશઃ સંધ્યા વંદન કરવું જોઈએ। એવું કરવાથી પણ તેને 12 વર્ષો સુધી નિરંતર સંધ્યોપાસના કરવાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે। જે પત્ની પાસે બેસાડીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને ગાયત્રી મંત્રનો જપ કરતો રહીને ત્યાં તર્પણ કરે છે તેના તે તર્પણ દ્વારા 12 વર્ષો સુધી પિતૃઓને પૂર્ણ તૃપ્તિ બની રહે છે। પછી પિંડદાન પૂર્વક શ્રાદ્ધ કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે। તેથી વિદ્વાન પુરુષ એવું વિચારીને સ્ત્રી સાથે લગ્ન કરે છે કે અમે તીર્થમાં જઈને શ્રદ્ધાપૂર્વક પિંડદાન કરીશું, જે આવું કરે છે તેમના પુત્ર ધન્ય ધાન્ય અને સંતાનોનો કદી ઉચ્છેદ થતો નથી। આ નિસંદિગ્ધ વાત છે। હે રાજન, હવે હું તમને આ તીર્થના આશ્રમનું વર્ણન કહી સંભળાવું છું, એકાગ્રતાથી સાંભળો। મહર્ષિ અગસ્ત્ય આ તીર્થમાં પોતાનો આશ્રમ બનાવ્યો છે જે દેવતાઓના આશ્રમની બરાબરી કરે છે। પૂર્વકાળમાં અહીં સપ્તઋષિઓનો પણ આશ્રમ હતો, બ્રહ્મર્ષિઓ અને મુનિઓએ પણ અહીં આશ્રમ બનાવ્યા હતા। યજ્ઞ પર્વતના કિનારે અહીં નાગોની રમણીય પુરી પણ છે। હે મહારાજ, મહામના અગસ્ત્યજીના પ્રભાવનું સંક્ષેપમાં વર્ણન કરું છું, ધ્યાન આપીને સાંભળો। પહેલાની વાત છે, સતયુગમાં કાલકે નામે પ્રસિદ્ધ દાનવ રહેતા હતા। તેમનો સ્વભાવ અત્યંત કઠોર હતો તથા તેઓ યુદ્ધ માટે સદા ઉન્મત્ત રહેતા હતા। એકવાર તે બધા દાનવો વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જ થઈને વૃત્રાસુરને લઈને ઇન્દ્ર વગેરે દેવતાઓ પર ચારે બાજુથી ચડી આવ્યા। ત્યારે દેવતાઓ ઇન્દ્રને આગળ કરીને બ્રહ્માજી પાસે ગયા, તેમને હાથ જોડીને ઉભા જોઈને બ્રહ્માજીએ કહ્યું, દેવતાઓ તમે લોકો જે કાર્ય કરવા ઈચ્છો છો તે બધું હું જાણું છું, હું એવો ઉપાય બતાવીશ જેથી તમે વૃત્રાસુરનો વધ કરી શકશો। દધીચી નામના એક મહર્ષિ છે, તેઓ બહુ જ ઉદાર બુદ્ધિના છે, તમે બધા એક સાથે જઈને એમની પાસે વર માગો, તેઓ ધર્માત્મા છે તેથી પ્રસન્નતાથી તમારી માગણી પૂરી કરશે। તમે એમને એ જ કહેજો કે તમે ત્રિભુવનનું હિત કરવા માટે પોતાના હાડકા અમને આપો। વાસ્તવમાં તેઓ પોતાના શરીરનો ત્યાગ કરીને પોતાના હાડકા તમને આપશે। તેમના હાડકામાંથી તમે અત્યંત ભયંકર અને સુદૃઢ વજ્ર તૈયાર કરો, જે દિવ્ય શક્તિથી સંપન્ન ઉત્તમ શસ્ત્ર હશે તેનાથી વીજળી જેવી ગડગડાટ પેદા થશે અને તે મહામના મહાનમાં મહાન શત્રુનો વિનાશ કરનારું થશે. તે જ વજ્ર દ્વારા ઇન્દ્ર વૃત્રાસુરનો વધ કરશે. પુલત્સ્યજી કહે છે, બ્રહ્માજીના પ્રમાણે કહેવાથી બધા દેવતાઓ તેમની આજ્ઞા લઈને ઇન્દ્રને આગળ કરીને દધીચીના આશ્રમ પર ગયા. તે સરસ્વતી નદીના સામે કિનારે હતો. વિવિધ પ્રકારના વૃક્ષ અને લતાઓથી તે ઘેરાયેલો હતો. ત્યાં પહોંચીને દેવતાઓએ સૂર્ય જેવા તેજસ્વી મહર્ષિ દધીચીના દર્શન કર્યા અને તેમના ચરણોમાં પ્રણામ કરીને બ્રહ્માજીના કથન અનુસાર વરદાન માંગ્યું. ત્યારે દધીચીએ અત્યંત પ્રસન્ન થઈ તે દેવતાઓને પ્રણામ કરીને આ કાર્ય સાધક વચન કહ્યું. અહો, આજે ઇન્દ્ર વગેરે દેવતાઓ અહીં શા માટે પધાર્યા છે? હું જોઈ રહ્યો છું કે તમારા બધાની કાંતિ ફીકી પડી ગઈ છે. તમે બધા દુઃખી દેખાઓ છો, જે કારણે તમારા હૃદયને કષ્ટ થઈ રહ્યું છે તે શાંતિથી જણાવો. દેવતા બોલ્યા, હે મહર્ષિ, જો તમારા હાડકાનું શસ્ત્ર બનાવવામાં આવે તો તેનાથી દેવતાઓનું દુઃખ દૂર થઈ શકે છે. દધીજીએ કહ્યું, દેવતાઓ, જેનાથી તમારું હિત થશે તે કાર્ય હું અવશ્ય કરીશ. આજે તમારા માટે હું મારા શરીરનો પણ ત્યાગ કરું છું. આમ કહીને મનુષ્યમાં શ્રેષ્ઠ મહર્ષિ દધીચીએ ઓચિંતા પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. ત્યારે બધા દેવતાઓએ જરૂર પ્રમાણે તેમના શરીરમાંથી હાડકા કાઢી લીધા. આનાથી તેમને બહુ પ્રસન્નતા થઈ અને તેઓ વિજય પ્રાપ્ત કરવા માટે વિશ્વકર્મા પાસે જઈને બોલ્યા, તમે હાડકામાંથી વજ્ર બનાવી આપો. દેવતાઓના પ્રમાણે કહેવાથી વિશ્વકર્માએ બહુ જ હર્ષપૂર્વક પ્રયત્નપૂર્વક ઉગ્ર શક્તિ સંપન્ન વજ્રાસ્ત્રનું નિર્માણ કર્યું અને ઇન્દ્રને કહ્યું, દેવેશ્વર, આ વજ્ર બધા અસ્ત્ર શસ્ત્રોમાં શ્રેષ્ઠ છે. તમે આના દ્વારા દેવતાઓના ભયંકર શત્રુ વૃત્રાસુરને ભસ્મ કરો. તેમના પ્રમાણે કહેવાથી ઇન્દ્રને ભારે પ્રસન્નતા થઈ અને તેમણે શુદ્ધ ભાવે તે વજ્રને ગ્રહણ કર્યું. ત્યાર પછી ઇન્દ્ર દેવતાઓથી સુરક્ષિત થઈને હાથમાં વજ્ર લઈને વૃત્રાસુરનો સામનો કરવા માટે ગયા. જે પૃથ્વી અને આકાશને ઘેરીને ઊભો હતો. કાલકે નામના વિશાળકાય દાનવ હાથમાં શસ્ત્રો ઉપાડીને ચારે બાજુથી તેની રક્ષા કરી રહ્યા હતા. પછી તો દાનવોની સાથે દેવતાઓનું ભયંકર યુદ્ધ શરૂ થયું. બે ઘડી તો એવો સંહાર થયો કે જે સંપૂર્ણ સંસારને ભયભીત કરનારો હતો. વીરોની ભુજાઓથી ચલાવેલ તલવારો જ્યારે શત્રુના શરીર પર પડતી હતી ત્યારે ભયંકર અવાજ થતો હતો. આકાશથી પૃથ્વી પર પડતા મસ્તક તાળના ફળ જેવા લાગતા હતા. તે મસ્તકોથી સંપૂર્ણ ભૂમિ છવાઈ ગઈ હતી. તે સમયે સોનાના કવચ પહેરીને કાલકે દાનવ દાવાનળથી બળી રહેલા વૃક્ષો જેવા દેખાતા હતા. તેઓ હાથમાં પરિગ લઈને દેવતાઓ પર તૂટી પડ્યા. તેમણે એક સાથે મળીને બહુ વેગપૂર્વક આક્રમણ કર્યું. જોકે દેવતાઓ પણ બધા સંગઠિત થઈને યુદ્ધ કરી રહ્યા હતા, છતાં તેઓ દાનવોના વેગને સહી ન શક્યા. તેમના પગ ઢીલા પડી ગયા. તેઓ ભયભીત થઈને ભાગવા લાગ્યા. દેવતાઓને ડરીને ભાગતા અને વૃત્રાસુરને પ્રબળ થતો જોઈને હજાર નેત્રોવાળા ઇન્દ્રને ભારે ગભરામણ થઈ. ઇન્દ્રની આ સ્થિતિ જોઈને સનાતન ભગવાન શ્રી વિષ્ણુએ ઇન્દ્રની અંદર પોતાની શક્તિનો સંચાર કર્યો. ઇન્દ્રને શ્રી વિષ્ણુના તેજથી પરિપૂર્ણ જોઈને દેવતાઓ તથા નિર્મળ અંતઃકરણવાળા બ્રહ્મર્ષિઓએ પણ તેમનામાં પોતપોતાના તેજનો સંચાર કર્યો. આ પ્રમાણે ભગવાન શ્રી વિષ્ણુ દેવતા તથા મહાભાગ મહર્ષિઓના તેજથી વૃદ્ધિ પ્રાપ્ત થયેલા ઇન્દ્ર અત્યંત બળવાન થઈ ગયા. દેવરાજ ઇન્દ્રને સબળ જાણીને રુદ્રાસુરે ભારે જોરથી સિંહનાદ કર્યો. તેની આ ગર્જનાથી પૃથ્વી, દિશાઓ, આકાશ, સ્વર્ગલોક અને આકાશમાં બધા ધ્રુજી ઉઠ્યા. એ ભયંકર સિંહનાદ સાંભળીને ઇન્દ્રને ભારે સંતાપ થયો. તેઓ ભયભીત થઈ ગયા અને તેમણે બહુ જ ઉતાવળથી પોતાનું મહાન વજ્રાસ્ત્ર તેની ઉપર છોડી દીધું. ઇન્દ્રના વજ્રના આઘાતથી તે મહાન અસુર નિષ્પ્રાણ થઈને જમીન પર પડી ગયો. ત્યાર પછી બધા દેવતાઓ તરત આગળ વધીને વૃત્રાસુરના વધથી દુઃખી થયેલા શેષ દૈત્યોને મારવા લાગ્યા. દેવતાઓનો માર પડવાને કારણે તે મહાન અસુર ભયભીત થઈ વાયુ વેગે ભાગીને અગાધ સમુદ્રમાં છુપાઈ જઈને છુપાઈ ગયા. ત્યાં એકત્રિત થઈને બધા જ ત્રણેય લોકનો નાશ કરવા માટે પરસ્પર વિચારણા કરવા લાગ્યા. તેમનામાં જે વિચારક હતા તેમણે વિવિધ પ્રકારના ઉપાયો બતાવ્યા, જાત જાતની યુક્તિઓ કહી. પછી છેવટે નિશ્ચય કર થયો કે તપસ્યાથી જ બધા લોક ટકેલા છે, તેથી તેનો ક્ષય કરવા માટે ઉતાવળ કરવી. પૃથ્વી પર જે કોઈ પણ તપસ્વી ધર્મજ્ઞ અને વિદ્વાન હોય તેમને તરત વધ કરવામાં આવે. તેમના નષ્ટ થઈ જવાથી સંપૂર્ણ જગત સ્વયં નષ્ટ થઈ જશે. તે બધાની બુદ્ધિ મારી ગઈ હતી, તેથી આ રીતે સંસારના વિનાશનો નિશ્ચય કરીને તે બહુ રાજી થયા. સમુદ્ર રૂપે કિલ્લાનો આશ્રય લઈને તેમણે ત્રિભુવનનો વિનાશ આરંભ કર્યો. તેઓ રાત્રે ક્રોધિત થઈને નીકળતા અને પવિત્ર આશ્રમો અને મંદિરોમાં જે પણ મુનિ મળતા તેમને પકડીને ખાઈ જતા હતા. તે દુરાત્માઓએ વશિષ્ઠજીના આશ્રમમાં જઈને 8008 બ્રાહ્મણોનું ભક્ષણ કર્યું તથા તે વનમાં બીજા જે પણ તપસ્વી હતા તેમને પણ મોતને ઘાટ ઉતારી દીધા. મહર્ષિ ચવનના પવિત્ર આશ્રમ પર કે જ્યાં ઘણા બ્રાહ્મણો નિવાસ કરતા હતા ત્યાં જઈને તેમણે ફળમૂળનો આહાર કરનારા 100 મુનિઓનો પોતાનો ગ્રાસ બનાવી લીધો. આ પ્રમાણે રાતના સમયે તેઓ મુનિઓનો સંહાર કરતા અને દિવસે સમુદ્રમાં ઘૂસી જતા હતા. ભરદ્વાજના આશ્રમ પર જઈને તે દાનવોએ વાયુ અને જળ પીને સંયમ નિયમ સાથે રહેનારા 20 બ્રહ્મચારીઓની હત્યા કરી નાખી. આ પ્રમાણે ઘણા દિવસો સુધી તેઓ મુનિઓનું ભક્ષણ કરતા રહ્યા, પરંતુ મનુષ્યોને આ હત્યારાઓની ખબર ન પડી. તે સમયે કાલકેયોના ભયથી પીડિત થઈને સંપૂર્ણ જગત ધર્મ કર્મમાં નિરુત્સાહ થઈ ગયું. સ્વાધ્યાય બંધ થઈ ગયો. યજ્ઞ અને ઉત્સવ સમાપ્ત થઈ ગયા. મનુષ્યોની સંખ્યા દિવસે દિવસે ક્ષીણ થવા લાગી. તેઓ ભયભીત થઈને આત્મરક્ષા માટે 10 દિશાઓમાં દોડવા લાગ્યા. કોઈ દ્વિજ ગુફાઓમાં છુપાઈ ગયા, બીજાઓએ ઝરણાઓનું શરણ લીધું, કેટલાકે ભયથી વ્યાકુળ થઈને પ્રાણ ત્યાગી દીધા. આ પ્રમાણે યજ્ઞ અને ઉત્સવોથી રહિત થઈને જ્યારે સંપૂર્ણ જગત નષ્ટ થવા લાગ્યું ત્યારે ઇન્દ્ર સહિત સંપૂર્ણ દેવતા વ્યથિત થઈને ભગવાન શ્રી નારાયણના શરણે ગયા અને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, હે પ્રભુ, તમે જ અમારા જન્મદાતા અને રક્ષક છો. તમે જ સંસારનું ભરણ પોષણ કરવા વાળા છો. ચરાચર જગતની સૃષ્ટિ તમારાથી થઈ છે. હે કમલ નયન, પૂર્વકાળમાં ભૂમિ નષ્ટ થઈને રસાતલમાં ચાલી ગઈ હતી, તે સમયે તમે જ વારાહ રૂપ ધારણ કરીને સંસારના હિત માટેનો સમુદ્રથી ઉદ્ધાર કર્યો હતો. હે પુરુષોત્તમ, આદિ દૈત્ય હિરણ્યકશિપ મોટો પરાક્રમી હતો, છતાં તમે નૃસિંહ રૂપ ધારણ કરીને તેને મારી નાખ્યો. આ પ્રમાણે તમારા આવા અનેક અલૌકિક કર્મ છે જેમની ગણના થઈ શકે એમ નથી. હે મધુસૂદન, અમે લોકો ભયભીત છીએ, હવે તમે જ અમારી ગતિ છો. તેથી હે દેવ દેવેશ્વર, અમે તમારી પાસે સંસારની રક્ષા માટે પ્રાર્થના કરીએ છીએ. સંપૂર્ણ લોકોની, દેવતાઓની તથા ઇન્દ્રની આ મહાન ભયથી રક્ષા કરો. તમારી જ કૃપાથી અંડજ, સ્વેદજ, જરાયુજ અને ઉદ્ભિજ ચાર ભાગોમાં વહેંચાયેલી સંપૂર્ણ પ્રજા જીવન ધારણ કરે છે. તમારી જ દયાથી મનુષ્ય સ્વસ્થ થશે અને દેવતાઓની હવ્ય કવ્યથી તૃપ્તિ થશે. આ પ્રમાણે દેવ, મનુષ્ય વગેરે સંપૂર્ણ લોક એકબીજાને આશ્રિત છે. તમારા જ અનુગ્રહથી આ બધાનો ઉદ્વેગ શાંત થઈ શકે છે તથા તમારા દ્વારા જ આમની સંપૂર્ણ રક્ષા સંભવ છે. હે ભગવાન, સંસાર પર મહાન ભય ઉપસ્થિત થયો છે. સમજાતું નથી કોણ રાત્રિના સમયે જઈને બ્રાહ્મણોનો વધ કરી નાખે છે. બ્રાહ્મણોનો ક્ષય થઈ ગયા પછી સંપૂર્ણ પૃથ્વીનો નાશ થઈ જશે. તેથી હે મહાબાહો, હે જગતપતે, તમે એવી કૃપા કરો જેથી તમારા દ્વારા સુરક્ષિત થઈને આ લોકોનો વિનાશ ન થાય. ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા, હે દેવતાઓ, મને પ્રજાના વિનાશનું બધું કારણ ખબર છે. હું તમને પણ કહું છું, નિશ્ચિંત થઈને સાંભળો. કાલકેય નામના વિખ્યાત જે દાનવોનો સમુદાય છે તે બહુ જ નિષ્ઠુર છે કે દાનવોએ જ મળીને સંપૂર્ણ જગતને કષ્ટ આપવાનો આરંભ કર્યો છે. તેઓ ઇન્દ્ર દ્વારા વૃત્રાસુરને મરાયો જોઈને પોતાના પ્રાણ બચાવવા માટે સમુદ્રમાં ઘૂસી ગયા હતા. વિવિધ પ્રકારના મગરોથી ભરપૂર ભયંકર સમુદ્રમાં રહીને તેઓ જગતનો વિનાશ કરવા માટે રાતના સમયે મુનિઓને ખાઈ જાય છે. જ્યાં સુધી તેઓ સમુદ્રમાં છુપાઈને રહે છે ત્યાં સુધી તેમનો નાશ થવો અસંભવ છે. તેથી હવે તમે લોકો સમુદ્ર સુકાઈ જાય તેવો ઉપાય વિચારો, પુલત્સ્યજી કહે છે. ભગવાન શ્રી વિષ્ણુના વચનો વચન સાંભળીને દેવતાઓ બ્રહ્માજી પાસે આવીને ત્યાંથી મહર્ષિ અગસ્ત્યના આશ્રમ પર ગયા. ત્યાં જઈને તેમણે મિત્રા વરુણના પુત્ર પરમ તેજસ્વી મહાત્મા અગસ્ત્ય ઋષિને જોયા. અનેક મહર્ષિઓ તેમની સેવા કરતા હતા. તેમનામાં પ્રમાદનો અંશ પણ ન હતો. તેઓ તપસ્યાના પુંજ લાગતા હતા. ઋષિઓ તેમને અલૌકિક કર્મની ચર્ચા કરતા તેમની સ્તુતિ કરી રહ્યા હતા. ઋષિઓ તેમના અલૌકિક કર્મની ચર્ચા કરતા તેમની સ્તુતિ કરી રહ્યા હતા. દેવતા બોલ્યા, હે મહર્ષિ, પૂર્વકાળમાં જ્યારે રાજા નહુસ દ્વારા લોકોને કષ્ટ થઈ રહ્યું હતું તે સમયે તમે સંસારના હિત માટે તેમને ઇન્દ્રપદથી ભ્રષ્ટ કરી દીધા અને આ પ્રમાણે લોકોનો કાંટો દૂર કરીને તમે જગતના આશ્રયદાતા થયા. જે સમયે પર્વતોમાં શ્રેષ્ઠ વિંધ્યાચલ સૂર્ય પર ક્રોધ કરીને વધીને ઘણો ઊંચો થઈ ગયો હતો તે સમયે તમે જ તેને નતમસ્તક કર્યું. ત્યારથી આજ સુધી તમારી આજ્ઞાનું પાલન કરતો રહીને તે પર્વત વધતો નથી. જ્યારે સંપૂર્ણ જગત અંધકારથી આચ્છાદિત હતું અને પ્રજા મૃત્યુથી પીડિત થવા લાગી તે સમયે તમને જ પોતાના રક્ષક સમજીને પ્રજા તમારા શરણે આવી અને તેને તમારા દ્વારા પરમ આનંદ તથા શાંતિની પ્રાપ્તિ થઈ. જ્યારે જ્યારે અમારા પર ભયનું આક્રમણ થયું ત્યારે ત્યારે સદા તમે અમને શરણ આપ્યું છે. તેથી આજે પણ અમે તમારી પાસે એક વરદાનની યાચના કરીએ છીએ. તમે વરદાતા છો તેથી અમારી ઈચ્છા પૂર્ણ કરો. ભીષ્મજીએ પૂછ્યું, હે મહામુને, શું કારણ હતું જેથી વિંધ્ય પર્વત ઓચિંતા ક્રોધથી મૂર્છિત થઈને વધીને ઘણો ઊંચો થઈ ગયો? પુલત્સ્યજીએ કહ્યું, સૂર્ય દરરોજ ઉદય અને અસ્તના સમયે સુવર્ણમય મહાપર્વત ગિરિરાજ મેરુની પરિક્રમા કરે છે. એક દિવસ સૂર્યને જોઈને વિંધ્યાચલે તેમને કહ્યું, ભાસ્કર, જે પ્રમાણે તમે દરરોજ મેરુ પર્વતની પરિક્રમા કરો છો તે પ્રમાણે મારી પણ કરો. આ સાંભળીને સૂર્યે ગિરિરાજ વિંધ્યને કહ્યું, શૈલ, મારી ઈચ્છાથી મેરુની પરિક્રમા કરતો નથી. જેમણે આ સંસારની સૃષ્ટિ કરી છે તે વિધાતાએ જ મારા માટે આ માર્ગ નિયત કરી દીધો છે. તેમના પ્રમાણે કહેવાથી વિંધ્યાચલને ઓચિંતો ક્રોધ આવ્યો અને તે સૂર્ય તથા ચંદ્રનો માર્ગ રોકવા માટે વધીને ઘણો ઊંચો થઈ ગયો. ત્યારે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓએ જઈને વધી રહેલા ગિરિરાજ વિંધ્યાચલને રોક્યો, પરંતુ તેણે તેમની વાત ન માની. ત્યારે તેઓ મહર્ષિ અગસ્ત્યજીની પાસે જઈને બોલ્યા, હે મુનીશ્વર, શૈલરાજ વિંધ્ય ક્રોધને વશીભૂત થઈને સૂર્ય ચંદ્રમા અને નક્ષત્રોનો માર્ગ રોકી રહ્યો છે, તેને કોઈ રોકી શકતું નથી. દેવતાઓની વાત સાંભળીને બ્રહ્મર્ષિ અગસ્ત્યજી વિંધ્યની પાસે ગયા અને આદરપૂર્વક બોલ્યા, હે પર્વત શ્રેષ્ઠ, હું દક્ષિણ દિશામાં જવા માટે તમારી પાસે રસ્તો માગુ છું. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમે નીચા રહીને મારી પ્રતિજ્ઞા કરો. મુનિની વાત માનીને વિંધ્યાચલે તે જ પ્રમાણે કર્યું. મહર્ષિ અગસ્ત્ય દક્ષિણ દિશામાંથી આજ સુધી પાછા નથી આવ્યા, તેથી વિંધ્ય પર્વત આજ સુધી વધતો નથી. હે ભીષ્મ, તમારા પ્રશ્નના ઉત્તરમાં આ પ્રસંગ મેં કહ્યો. હવે દેવતાઓએ જે પ્રમાણે કાલકે દૈત્યોનો વધ કર્યો તે સાંભળો. દેવતાઓની વાત સાંભળીને મહર્ષિ અગસ્ત્ય પૂછ્યું, તમે લોકો શા માટે અહીં આવ્યા છો અને મારી પાસે શું વરદાન ઈચ્છો છો? તેમના પ્રમાણે પૂછ્યા પછી દેવતાઓએ કહ્યું, હે મહાત્મન, અમે તમારી પાસે એક અદ્ભુત વરદાન ઈચ્છીએ છીએ. હે મહર્ષિ, તમે કૃપા કરીને સમુદ્રને પી જાઓ. તમારા પ્રમાણે કરવાથી અમે લોકો દેવદ્રોહી કાલકે નામના દાનવોનો તેમના સગા સંબંધીઓ સહિત મારી નાખીશું. મહર્ષિએ કહ્યું, બહુ સારું દેવરાજ, હું તમારા લોકોની ઈચ્છા પૂરી કરીશ. આમ કહીને તેઓ દેવતાઓ અને તપસ્વી મુનિઓની સાથે જલનિધિ સમુદ્રની પાસે ગયા. તેમના અદ્ભુત કર્મને જોવાની ઈચ્છાથી ઘણા મનુષ્યો, નાગ, ગંધર્વ, યક્ષ અને કિન્નરો પણ તે મહાત્માની પાછળ પાછળ ગયા. મહર્ષિ ઓચિંતા સમુદ્રના તટ પર જઈ પહોંચ્યા. સમુદ્ર ભીષણ ગર્જના કરી રહ્યો હતો. તે પોતાના ઊંચા તરંગોથી નૃત્ય કરતો હોય એમ જણાતું હતું. મહર્ષિ અગસ્ત્યની સાથે સંપૂર્ણ દેવતા, ગંધર્વ, નાગ અને મહાભાગ મુનિ જ્યારે મહાસાગરના કિનારે પહોંચી ગયા ત્યારે મહર્ષિએ સમુદ્રને પી જવાની ઈચ્છાથી તે બધાને લક્ષ્ય કરીને કહ્યું, હે દેવતાઓ, સંપૂર્ણ લોકોનું હિત કરવા માટે આ સમયે હું આ મહાસાગરને પી જાઉં છું. હવે તમારા લોકોએ જે કંઈ કરવું હોય તે તરત કરો, તરત જ કરો. આ પ્રમાણે કહીને તેઓ બધાની સામે સમુદ્રને પી ગયા. આ જોઈને ઇન્દ્ર વગેરે દેવતાઓને ભારે આશ્ચર્ય થયું તથા તેઓ મહર્ષિની સ્તુતિ કરતા રહીને કહેવા લાગ્યા, હે ભગવાન, તમે અમારા રક્ષક અને લોકોને નવો જન્મ આપનારા છો. તમારી કૃપાથી દેવતાઓ સહિત સંપૂર્ણ જગતનો કદી નાશ થઈ શકતો નથી. આ પ્રમાણે બધા દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. મુખ્ય મુખ્ય ગંધર્વો હર્ષનાદ કરી રહ્યા હતા અને મહર્ષિ પર દિવ્ય પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા હતા. તેમણે સંપૂર્ણ સમુદ્રને જળ રહિત કરી દીધો. જ્યારે સમુદ્રમાં એક બુંદ પણ પાણી ન રહ્યું ત્યારે બધા દેવતાઓ પ્રસન્ન થઈને હાથોમાં દિવ્ય આયુધો લઈને દાનવ ઉપર પ્રહાર કરવા લાગ્યા. મહાબળી દેવતાઓનું પરાક્રમ અસુરો માટે અસહ્ય થઈ ગયું. તેમનો માર ખાઈને પણ તે ભીમકાય દાનવો બે ઘડી સુધી દેવતાઓ સાથે યુદ્ધ કરતા રહ્યા. પરંતુ તે દાનવો પવિત્ર આત્મા મુનિઓની તપસ્યાથી દગ્ધ થઈ ચૂક્યા હતા. તેથી પૂરી શક્તિ લગાવીને યત્ન કરવા છતાં પણ દેવતાઓને હાથે માર્યા ગયા. જે બચી ગયા તે બધા પાતાળમાં ઘૂસી ગયા. દાનવોને મરાઈ ગયેલા જોઈને દેવતાઓ વિવિધ પ્રકારના શબ્દોથી મુનિશ્રેષ્ઠ અગસ્ત્યજીની સ્તુતિ કરી તથા આ પ્રમાણે કહ્યું. દેવતા બોલ્યા, હે મહાભાગ, તમારી કૃપાથી સંસારના લોકો સુખી થઈ ગયા. કાલ કે દાનવો ઘણા ક્રૂર અને પરાક્રમી હતા તો બધા તમારી કૃપાથી મરાઈ ગયા. હે લોક રક્ષક મહર્ષે, હવે આ સમુદ્રને ભરી દો. તમે જે જળ પી લીધું છે તે બધું આમાં પાછું છોડી દો. તેમના પ્રમાણે કહેવાથી મુનિશ્રેષ્ઠ અગસ્ત્યજી બોલ્યા, તે જળ તો મારામાં પચી ગયું. હવે સમુદ્રને ભરવા માટે તમે કોઈ બીજો ઉપાય વિચારો. મહર્ષિની વાત સાંભળીને દેવતાઓને વિસ્મય પણ થયું અને વિષાદ પણ. ત્યાં ઉપસ્થિત બધા લોકો એકબીજાની અનુમતિ લઈને મુનિવર અગસ્ત્યજીને પ્રણામ કરીને જેવા આવ્યા હતા તેવા જ પાછા ફરી ગયા. દેવતાઓ સમુદ્રને ભરવા માટે પરસ્પર વિચાર કરીને બ્રહ્માજીની પાસે ગયા. ત્યાં જઈને તેમણે હાથ જોડીને બ્રહ્માજીને પ્રણામ કર્યા અને સમુદ્રને પુનઃ ભરવાનો ઉપાય પૂછ્યો. ત્યારે લોક પિતામાં બ્રહ્માજીએ તેમને કહ્યું, દેવતાઓ, તમે બધા પોતાના અભિષ્ટ સ્થાને ચાલ્યા જાઓ. હવે ઘણા સમય પછી સમુદ્ર તેની પૂર્વ અવસ્થાને પ્રાપ્ત થશે. મહારાજ ભગીરથ પોતાના કુટુંબીજનોને તારવા માટે ગંગાજીને લાવશે અને તેમના જળથી પુનઃ સમુદ્રને ભરી દેશે. આ પ્રમાણે કહીને બ્રહ્માજીએ દેવતાઓને ઋષિઓને વિદાય કર્યા. અધ્યાય 17 સમાપ્ત. બોલો શ્રી રામ કૃષ્ણ ચંદ્ર ભગવાન કી જય.